ભગવાન છે ને એ તો મત બધું જ્ઞાન જોઈ લીધેલું છે. આજે એક સાચું જ્ઞાન છે, આત્મજ્ઞાન રહી જાય છે. પેલું જ્ઞાન સંસારી જ્ઞાન એમને બહુ ત્યાં લોકો શું કે અમે જાણીએ છીએ આ બધું એમને આપેલું છે. છવ્વીસ છ ચોરાસી સાંજે ભૂપેન્દ્ર શાને ત્યાં શીખવાડું જ્ઞાન રહેવું બહાર તો બધી વૃત્તિઓ કે પટ પર બીજું બીજું આયા કરે છે કે બેસીને આમ કરે કે ભાઈ શ્રીમદ રાજચંદ્ર છે, પ્રભુશ્રી છે, કે મહાવીર ભગવાન છે, આમ દીવો કરીને બેસે છે. છતાં બી દરરોજ અડધો 15 મિનિટ 25 મિનિટ બેસવા પ્રયત્ન દરરોજ સવારમાં કરીએ છીએ, પણ ફિઝિકલી બેસાય છે, પણ મેન્ટલી જે સ્થિરતા રહે એ સ્થિરતા નથી રહેતી. ભાઈ કે છે કે જે સમાધિ ધ્યાન કરવા બેસીએ છીએ દરરોજ સવારે 20-25 મિનિટ, ફિઝિકલી તો બેસાય છે, પણ ધ્યાનમાં શ્રીમદ રાજચંદ્ર કે પ્રભુ શ્રી કે મહાવીર ભગવાન નું ધ્યાન કરવા બેસે છે 20-25 મિનિટ, ફિઝિકલી તો બેસાય છે, પણ તે ઘડી ભગવાન મહાવીર નું કે શ્રીમદ રાજચંદ્ર કે પ્રભુ શ્રી નું કોઈ ધ્યાન રહેતું નથી. પછી બીજું આગું પાછું થઈ જાય, કલ્પિત ધ્યાન કેટલા થાય, આપણી કલ્પના થી ગોઠવીએ આજ્ઞાપૂર્વક કર્યું છે. સ્વચ્છંદ રોકે જે સ્વચ્છંદ તો પામે આવા સ્વચ્છંદ આનંદ કરતા પોતાની મેળે કલ્પનાઓ કરી કરી દોડ દોડ દોડ દોડ એજ કરે અનંત અવતાર. એક અવતાર જ્ઞાની પુરુષ ને સર્વ ભાવ અર્પણ કરી દઈ વધતો જાય, પછી જો મોક્ષ ના હોય મારી પાસે ગેરંટી હોય. શત્રુ છે કે નિશ્ચિંત જેના આત્મા ઉપયોગ છે, તપાસ કર્યા વગર શત્રુ ને દર્શન ના કરી શકે. આ દર્શન કરવા તો સંત તરીકે કરજે. શત્રુ ના અહંકાર ના હોય, જ્ઞાની પુરુષ ના અહંકાર ના હોય, શું કહે, અને તો જ મુક્તિ મળે. બાકી તારા સંસાર નો સંસાર જ ભૌતિક સુખો મળે ત્યાં. એટલે બધી સ્વસન ને સ્વસન જ્યાં જોઈએ ત્યાં સ્વસન સમજાયું તને. સ્વસન છે એવું પોતાની કલ્પના એ કરવું, એ બધું શું કહેવાય, રોકે જીવ સ્વસન તો પામે એ વસ્તુ. જે ક્ષણ રોકાય નહીં કોઈ થી, આ બધા ઠોકા થોઈ કરે એટલું. અમારી આમ કૃપા ઉતરે જો સગન રોકાઈ ગયો છે, એક મિનિટ એ પણ એમના ધારા પ્રમાણે નહીં કરો, દાદા ની આજ્ઞા થી જ કરો. આ 14 વર્ષથી તમે એક મિનિટે પણ કોક ના આજ્ઞા ચાલ્યા છો, હા પેલી ની આજ્ઞા ચાલ્યા છે, એમની આજ્ઞા રોટલા મળ્યા ને એ બી બંધ થઈ જાય. ધંધા તને મળી ગયા, મફત ના ઓછી મહેનતે વધારે પૈસા મળે, એ ત્યાંથી પેલું કર્યું હતું ને, રિલેટિવ ધર્મ કર્યો હતો ને, ઓછી મહેનતે વધુ ડોલર. જાણું ના પૂછ્યો ને જ્ઞાન આપું તો તમને ચાલે, બીજા લોકો ને પૂછવું પડે. માનાથી શત્રુ મહા નિજ સંદેહ ન જાય, જ્યાં ત્યાં સદગુરુ શરણ માં અલ્પ પ્રયાસે જાય. માનાદી શત્રુ પણ સચન કારણ કે આખા બ્રહ્માંડ નો અધિપતિ છે. શું છે? માલકી વગર ના અધિપતિ. કેવા? અધિપતિ ખરા, પણ માલકી નહી. માલકી નહી. બીજાના હાથમાં બ્રહ્માંડ જાય અધિપતિ. તમને વાંધો નહીં, માલકી નહીં. એટલે અને સંસાર માં પ્લોટ મારો ના હોય, દેહ જ મારો નહીં. ત્યાં પછી પ્લોટ ક્યાંથી હોય? હા, દેહ જ મારો. દેહ ને માલકી પણ હોવાને ટાઈટલ જ નથી. પછી પ્લોટ અમારે ક્યાંથી હોય છે? આ બોલનારો તે હું નહીં. કોણ બોલે? શુદ્ધાત્મા. શુદ્ધાત્મા. મોટો નાનો ભગવાન નું વિજ્ઞાન જુઓ ને, મારી ભગવાન નું સ્વભાવ તો આત્મા બોલી શકે. આત્મા બોલવાનો ગુણ જ નથી. આત્મા નો ગુણધર્મ હોય એ પૂજલ ના પણ ધર્મ છે. કરા ધર્મ છે પૂજલ નો. એ તો હવે નહી, હવે આત્મા નો ગુણ જાણવા. કોણ બોલે છે તમને? કહ્યું દિસ ઇઝ ઓરિજિનલ ટેપ રેકર. દિસ ઇઝ નોટ ધી ઓરિજિનલ ટેપ રેકર. દિસ ઇઝ ઓરિજિનલ ટેપ રેકર. સમજાય તમને? ઓરિજિનલ ટેપ રેકર રસ્તા છે. તમે શ્રોતા છો, હું નાતા રસ્તા છું. શું છું? શું બોલી રહ્યું છે? મિનિટે અને તેવામાં આવે તે પાછળ કોઈ જ્ઞાની કોઈ ચેકી શકે નહીં. એક છે તે આ ચેકવા જેવી વસ્તુ ન હોય. પૂજ્ય શું નામ છે? સંજીવ. સંજીવ. શું ભણેલા? એન્જિનિયર છે. શીખવાડ્યું છે શુદ્ધાત્મા. હા, પણ અત્યારે સંજીવ, અત્યારે સંજીવ ને અમે અક્કલ નથી. એમ કે તો તમે તમે શુદ્ધાત્મા હો તો તમે સ્વીકારો નહીં. તું સ્વીકારી લો ને. હજુ અક્કલ નથી ક્યારે સ્વીકારી લે કે ના સ્વીકારી લે? હે, તો પછી હજુ તમે શુદ્ધાત્મા થયા નથી. શુદ્ધાત્મા હોય તો પોતાનો પાપ તપાવી લે, અને બીજો હોય તો બીજા રીતે તપાવી લે. ભાઈ સંજીવભાઈ કે છે કે શુદ્ધાત્મા કે રાતોરાત થઈ જવાય. અક્રમ વિજ્ઞાન ઉભું થાય છે તેમાંથી આ કામ નીકળી જાય. શું બાકી લિફ્ટ માં સ્ટેપ બાય સ્ટેપ જ માર્ગ, ક્રમિક માર્ગ, સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ. જેટલા પરિગ્રહ ઉઠા કરે એટલે આગળ. તેથી તું કભી માર્ગ ચાલતો હતો. બધું આ પરિગ્રહ વધારે છે, ઘટાડ્યા છે. કેટલા પરિગ્રહ છે? તારા તારે ઘેર જઈએ ને, કેટલા સ્વભાવ છે ને બધું. નહીં આપણે પ્રોગ્રેસ થાય છે કે નહીં કે ખબર. સંજીવભાઈ પૂછે છે કે આપણને પ્રોગ્રેસ થાય છે કે નહીં કેવી રીતે ખબર પડે? શી વાળનો પ્રોગ્રેસ? શુદ્ધાત્મા તરફ જવાનો. આત્મા થર્મોમીટર. જ્યાં થર્મોમીટર હોય ત્યાં કેટલો તાર ચડ્યો, કેટલો ઉતર્યો, ખબર પડે. થર્મોમીટર વધવે તો આપણે એમ જાણીએ કે પારો કેમ ચડ્યો, બહાર ગરમી થઈ ગયું છે, પછી બહાર તપાસ કરવા ના જવું પડે, કેમ પારો ઉતરી ગયો, ઠંડી થઈ ગઈ, એવું બધું જ ખબર પડે. પણ પોતા પણ ના રાખે તો, તું તો પોતા પણ રાખો છો ને, પોતાનો પોતા પણ રહ્યા એટલે પોતાનો કક્ષમાં પડ્યા એટલે પેલું જોતા ના આવે. બાકી આત્મા થર્મોમીટર છે, તમે જેવા છે બધું દેખાડે. પેલું દાદા કૃપાળદેવે કહ્યું સમજાવને, ગર્વ નથી, ગારવતા નથી, પોતાપણું નથી. હા, સત્પુર ને એ કઈ એના ગુણધામ ગયા, સત્પુર જ્ઞાનીપુર કહેવાય એના ગુણધામ ગયા, એ આપનામાં ગર્વ નથી, ગારવતા નથી, તો પછી કયા કયા કયા આમ રેગ્યુલર રીતે રહેતા હોય, જતી વખતે જતી વખતે આમ ચાલતા એ રીતે જતા હોય, અને ગજામાં લાખે ડોલર મૂકીને આવ્યો હોય ત્યાં લાખ દર ગજામાં આવ્યા તો આટલો ઉન્મત થઈ ગયો, જેને આખો બ્રહ્માંડ નું રસ્તા જે બાળક કરતા સરળ વધારે ઉન્મત ના થાય, જગત તો ઉન્મત જ થાય જેમ વધે નહી, ચાલ કેમ લાગે ઉન્મત પણ સમજે ને, ગર્વ નથી, ગારવતા નથી, ઉન્મત નથી, જેને આ કોઈ પણ જાત ન ગારવતા એટલે આપડા મિલો હોય છે ને ત્યાં આગળ પાણી, મિલ નું પાણી જાય ને એવું ગાબડું હોય છે, મોટું તળાવ જેવું, મિલ નું પડ્યું પાણી છે જાય બધું એમાં ઉનાળામાં પીવામાં, અને એ પાણી સાથે પેલું એસિડ વાળું ને એટલે જમીન સાથે સડી જાય, એટલે જમીનમાં અરે એટલે કાદવ થઈ જાય, એટલે આટલો આટલો કાદવ થઈ ગયો હોય, અને આટલું જ પાણી હોય, પાણી ઉપર આટલું જ હોય કાદવ આટલો આટલો, એટલે ના પટેલ હતા એ બહુ મોટી ઉંમર ના હતા, મોટું કારખાનું જેવા છે, મેં પૂછ્યું નતું ભેંસ ના ભાઈ ને તમે ઓળખો હતા, ના દાદા હું ઓળખતો નથી એના ભાઈ ને, કે બેટ ને ઓળખું પણ એના ભાઈ ને ઓળખતો નથી, કે માફી લીધું બહાર વ્યવહારમાં જ્ઞાન છે પણ અંદર કે પેલું જોઈએ જ્ઞાન છે, પેલું વ્યવહાર ના છે કોઈ પૂછે જવાબ સારું, એટલે એ ભેંસ છે ને તેની બેસે ઉના અંદાજે બહુ તાપ પડતો હોય ને, ભેંસ ના સહન ના થાય તાપ, એટલે મેં અંદર બેસી જાય ને, એટલે અંદર બેસી જાય કાદવ અમે કરો ને, તે કાદવ આપણે સુધી ફરી વળે, બધા આખા શરીર પર કાદવ ફરી વળે, એટલે ભીજમાં બેઠું હોય એવું લાગે, પણ પાણી તો આટલું જ હોય, પણ ભીજમાં બેઠું હોય એવું લાગે ને, હા પછી એ ભેંસ ને ભેણી સાથે બોલાવા આવે કે લે બહાર નીકળે, હા આવે ટાઈમ થયો, ના આમ બોલાય બોલાય કરે પણ આમ જોઈએ ખરી પણ નીકળે જ નહીં, આમાંથી ઉઠવાનું મન ના થાય ને, એટલે પછી પેલો ગજણીએ કઈ કાચો ના હોય એ સારું સારું ખાવાનું ટોપલો લઈ અને આવ્યો, અને મેં સારું સારું ખાવાનું હતું તે મૂક્યું, પછી ખાયું લે લે લે, પેલું આમ જોઈએ પણ આના જેવું તો નહીં જ નહીં કે છે, આવું સુખ તો નહીં ને, પેલો ટોપલામાં આવું સુખ નથી કે નથી, આનામ ગારતા કે છે આ લોકો અમેરિકામાં આવ્યા છે ને તે ગારતામાં જ પડ્યા છે આવું છે એટલે શિકાગો મને શું કરી શકે? શિકાગો મારાથી આવે અને તમે જરૂરી કરીને કેટલે જોડે લઈ જવાના કઈ લઈ જવાના તો પછી શા માટે છે ઉદય આવેલું કારણ કે ભોગવે છે. પણ ઉદય માં શું રહેવું છે? ગારતા ના રે ગારતા ને બધા ને ના પણ આથી રાગે પડી જશે સારું આથી રાગે પડી જશે રાગે પડવા દઈ ને રાગે પડવા દઈ ને માણસ એમ લેવલ કાઢેલું કે હોશિયાર માણસ કોણ કોણ કેવી રીતે અમદાવાદ એક માણસ હોય તો બહુ થઈ ગયું કે તો બોલસન ના એક માસ થી ના કરે છે ના બોલસન બે જ રે અમદાવાદ એક હોય તો બોલસે બે હોય તો પ્રમાણ સરખું થાય પેટલા જ થાય પેટલા જ પાંચ હોય તો થાય નડિયાદ નવ હોય તો થાય એવા પ્રમાણ મૂકેલું તો કહે અમદાવાદ પણ તે અમદાવાદ જો તે આખા જો તેમ કોઈને આવે પોતી જ ના આવે પ્રતિષ્ઠા થશે બોલી ઉઠે અને તેનું આપડા સાધુ મહારાજે કરી પણ બધું શાસ્ત્ર ના આધારે શાસ્ત્ર પછી કુનકુંદાચાર્ય થઈ ગયા એમના પછી કુનકુંદાચાર્ય થયા ત્યાર પછી તો પાંચ તીર્થંકરો થયા એમના જન્મ પછી પાંચ તીર્થંકરો થયા તીર્થંકરો નવા થશે આપડા ફરી કારણ કે કુનકુંદાચાર્ય જે આખો ગ્રંથ લખેલો છે માર્ગ તે એમાં સિમંદર સ્વામી ને જે કર્યું છે ને સમયસા જે કુનકુંદાચાર્ય જે ગ્રંથ લખ્યો છે એ બધું સિમંદર સ્વામી નું છે ને બીજી બુક બી લાવી ને જ્ઞાની પુરુષ એટલે ભગવાન સ્વરૂપ છે ભગવાન જો એ તાર હતો જોઈન્ટ હતો સિમંદર સ્વામી જોડે તમારે પણ જોઈન્ટ છે શું કહ્યું થાય ને કાર્ય થાય આખા વર્ગના પ્રશ્ન માં ખુલાસા કરવા બધા શાસ્ત્રો બધા શાસ્ત્રો સાધુ આચાર્ય મારે પેલા પૂછે તો જવાબ સારો કુનકુંદાચાર્ય જયારે પ્રશ્ન થયેલો ત્યારે મહાવીર બીજા ક્ષેત્રમાં ગયેલા પ્રશ્ન પૂછી સંજીવ કશું પૂછ્યો કુનકુંદાચાર્ય જતા હતા બીજો જ્ઞાન પ્રકાર બે નીકળે છે તે ત્યાં આગળ જઈ પૂછી પાછળ આવે છે બરોબર ને? એટલે તમે જઈ શકે ને, વાતાવરણ અત્યારે એવું છે કે માણસ વારસાર થઈ શકે આ બે છે. હા, પછી આ જ્ઞાન મેળવ્યા પછી જો ચોથા આરો જેવો થઈ જાય એટલે પછી આરો છે ચોથો છે એટલે ત્યાં જઈ લેવો પડે. ચોથા વાળા જેવો થઈ જાય ને જ્ઞાન પણ પછી હિંસા રે નહીં માણસ નો, તે હિંસા ના રે લોભ ના રે એટલે પછી કેવો થઈ જાય? પરલોક માટે લક્ષ્મી નહીં વાપરી એમનો લોક, આપણે અહીંથી પરલોક જવાનું શું કરવાનું માટે આપણે તૈયારી નહીં કરવી, અને અહીં જ પોતાના મોસ્ટ ગમે તે વાપરી રાખવી એ લોક કહેવાય. વાપરે યા ના વાપરે તો એ લોક કહેવાય. પણ પરલોક માટે બધી તૈયારી કરી છે એ લક્ષ્મીથી પરલોકની તૈયારી કરી છે. ત્યાં શું તેથી જગત ને આખા જગત ને ઊંઘે છે ઉઘારી વાગે ઊંઘે છે એમ કહેવાનું શું કારણ છે જાણો છો? કારણ કે આ લોક પૂરતું જાગે છે પરલોક ને માટે ઊંઘે છે. અને હવે પરલોક ને માટે પરલોક માટે અત્યારે મને કેમ કઈ સુખ થાય કેમ કઈ ફાયદો થાય એનું જ ફળ. આ તો તમે લઈને આવ્યા છો જીતે, આ તો તમારું બધું લઈને આવ્યા છે અમારા માટે તમારે કશું કરવાનું નથી, પરલોક ના માટે તમારે કરવાનું છે. આ તો લઈ રહ્યા છો બનનાર છે તે લઈને આવ્યા છો, નિમિત્ત માત્ર છો ખાલી, તમારે પાઠ ભજવવાનું નિમિત્ત માત્ર છો, એને માટે તમારે તૈયારી કરવાની. આ તો બધું લઈ રહ્યા છો અને હોય એ તો પરલોક ના માટે તૈયારી રાખો કે લોકોને હેલ્પ કરો, લોકોને એમ કરો, લોકોને આમ કરો, જેને તે પરલોક ને માટે કરો. બધું લોકોના માટે કરશો એ પણ લોક મૂકે, તમારા માટે કરશો એ આ લોક મૂકે. કયું સારું કહો? પરલોક. પરલોક એટલે લોક તો એને જાણતો નથી, પૈસા એકલા ભેગા કરી એ તો કીડીઓ ને બધી લોક બહુ હોય. આ કીડીઓ છે ને તે આપણે ચાર વાગે આપણે ચાર ચા પીતા દીધું છે તો એ વાંક દોડાવે પાંડો દોડ પડે રૂ થાય ત્યાં બેન છે તારે કઈ છોરી પડે બંધ કરું છું પણ તો આગળ કોંડા દોડો પછી મૂકે આટલું બધું ભેગું થયેલું કોણ છે બારી છે બધું ભેગું થઈ પણ લોભ એટલો બધો કહેવાય એટલે મૂકે બરોબર ને? પછી શું થાય એનું કે અંદર જ્યાં લોભિયા હોય ત્યાં દુધારા ભૂકે મરે નહીં તે બે ઉંધડા આપે છે કઈ જાય બે ઉંધડા કહી ને કારણ એ ખાવાનું પડતા હોય અને બીજું કે પૈસો લક્ષ્મી હોય તે વાપરીની અને છોકરાને આપવાની હતી કેટલી આપણને બાપે રસ્તે ચડાયા એટલે આપણે રસ્તે ચડાવવાના છોકરાને ધંધો કરી આવવાનો પછી આ છોકરાને કઈ બાદ તું તારું સંભાળી લે બાપે શું કરું બીજું તો આપણે આપણી પણ સરપ્લસ એ બધું આપણે રાખીએ કારણ કે છોકરાને જો બધું આપીએ ગોણા કાઢીને તો છોકરો દારૂ લે ઠીક ઊંધે રસ્તે દૂરના વાત આપણે છે ને એને સરપ્લસમાં મૂકી આવીએ એટલે માણસનું મન કેવું થઈ જાય માણસને સરપ્લસમાં મૂકશો નહીં કોઈ શું કહે સંજીવી સરપ્લસમાં તમને તમારા ફાધર સરપ્લસમાં મૂક્યા હોત તો તમે અહીં સુધી આવત હે નાના સારી રીતે ધંધો કરાવી અને બહુ પ્રેમ ના રાખો, એટલો બધો પ્રેમ ના રાખ્યો. આફ્રિકા જતો હતો તેનો આઠ વર્ષ નો બાબો ગયા, એ મારી ઉભી પડે ઉચકીને એકદમ દબાયો. અરે આઠ વર્ષ દબાયો એને હું દોસ્તી દબાય તો બાર વર્ષ શું કર્યું ત્યાં પડ્યો. જીવન તો સાંભળવું સાંભળવું પણ આમ તો કેવો રીસ્ટર હોય, માથે હાથ ફેરીએ ને એ કરીએ ખબર તબડો પાડીએ શું દરેક વિશેષતા ત્યાં વિશેષતા થઈ રહી. આસક્તિ કહેવાય એનો, આસક્તિ કહેવાય. સ્ત્રી પુરુષ નો પ્રેમ એ આસક્તિ છે, તો પ્રેમ માં રાખો તો બહુ સુંદર છે. પણ આસક્તિ એકદમ વધી જાય ઘટી જાય, ઘટે વધે ઘટે વધે બધું આસક્તિ. અને મારો પ્રેમ તરફ ઘટી વધ લાગ્યો દેવો ને વધે હોલાનું હોય કે હીરાનું હોય કે મોઈ નું, તમે પેકિંગ ના માલિક અને અમે આત્મા ના માલિક, કોઈ વસ્તુ ના માલિક. મનુષ્ય નો બીજો ભાવ ક્યારે નક્કી થાય? એટલે આ જ્ઞાન મળ્યા પછી તને નિરંતર એ રહે તો પછી વચ્ચે ઘટે તમારી મન હોય કોઈ ચીજ હવે નહીં. પછી તમારી માયા જશે, જ્ઞાન આપીએ ને તો અમારી આજ્ઞા મળ્યા તમારી બધી, તમારે બધી જવાબદારી અમારી, ચિંતા ના થાય એવું જ્ઞાન સારું ગયા ને. સર્વસ્વ રીતે વિશ્વાસ કરાય સંસારી બાબતે એમનો આપો નહી અને જે મોક્ષ આપતો વાળા તમારી વાળી બધી આપતો વાળી ગયા બધા પુસ્તકો આપતો વાળી વેચાય નહી, એટલે અમારે ફ્રી ઓફ કોસ્ટ મળે બધી. કારણ કે વાણી આત્મા ની વેચાય ને, બીજા બધા ની વેચાય પણ બુદ્ધિ અને ઝઘડો હંમેશા ચાલતો આવ્યો છે, એમાં સંસાર નો વિજય કઈ રીતે પામી શકાય? ભૈલાલભાઈ કે છે કે બુદ્ધિ અને શ્રદ્ધા એ બંને ની વચ્ચે હંમેશા યુદ્ધ ચાલતું આવ્યું છે. બંને સામ સામે બુદ્ધિ અને શ્રદ્ધા હંમેશા સામ સામે બંને ઝઘડતા હોય. શ્રદ્ધા તો કે શ્રદ્ધા જીતે એ કઈ રીતે? બુદ્ધિ નું પોતાનું અપમાન થયું હોય તો શ્રદ્ધા જીતે, તો બુદ્ધિ નું અપમાન કરતા રહે એને તો આપડે પૂરા રોજ ચડાઈ ચડાઈ કરીએ, એનું અપમાન પહેલા કર્યું અને પાસે લોકોને દેખાડે ના કરી દઉં ને, જો એવું થયું ને એ પછી બુદ્ધિ નહીં કે મારો રોપડી છે ત્યાં કહ્યું એવું થયું. એ બુદ્ધિ નહીં પછી શું જાય પછી કે ઘડી આવો પોલો છે બોલો છે બચારો અમે એવું ના બોલીએ. હા બુદ્ધિ ને એમથી જ બોલીએ, પણ પેલો બુદ્ધિ સમજી જાય કે ધરી પોલો છે બોળો છે બિચારા શું લાગ ઉડાવે, લાગ ઉડાવે ને બોલ પણ નો મારે કઈ આમાં, કારણ કે અમે મિત્ર નહી થયેલા, કેવું મિત્ર તો ઘણા બધા હિન્દુસ્તાન માં હમકો કોઈ નહીં તારા પૂજન માં અમે નિષ્ફ અને આત્મા માં સત્વ અને આ લોકો બાવા ભણ જ નહીં કે શ્યામાં નિષ્ઠો તો થવું પડશે આત્માની તમે જરૂરિયાત નથી ખબર પડી ને અમે શસ્ત્ર કેવી શસ્ત્ર હા તારું પૂજલ માં અમારે પૂજલ તને તને ટકો દે છે જે પૂજલ એનો મારે કેટલી માર્ગદર્શ કરી દગો નથી આ તેના સ્વભાવ ને યશવંતભાઈ હવે તું શું થઈ ગયો આજે આ બધા જાણે યશવંત શુદ્ધાત્મા થઈ ગયો હવે તો બાર બાર પૂછશે કોણ છું તો શું કહી રિયલ અને વ્યવહાર એટલે રિલેટિવ શું છે ભ્રાંતિ રિલેટિવ બાય રિલેટિવ વ્યુ પોઈન્ટ યુ આર યશવંત બાય રિયલ વ્યુ પોઈન્ટ યુ આર શુદ્ધાત્મા The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. By relative viewpoint, you are Dr. Ramav. Or real viewpoint, you are Sudhatma. Okay? By relative viewpoint, Sali, Yavar, Tuntu, Nainke, Sathu, Atatu, Tahaj. And then Tuntu, Gatadu. શબ્દ બોલ્યા છે તમારી પાસે નિરંતર રહેવો છે ચોવીસે કલાક રહેવો છે સાહેબ સંકિતતા કહેવાય પ્રતિથી નિરંતર પ્રતિથી નિરંતર લક્ષ્ય શું કહ્યું નિરંતર બોલે તમારી પાસે આવે કૃપા પ્રાપ્ત થાય આ ભગવાન પ્રગટ થયા છે કૃપા પ્રાપ્ત થાય સત્કામ થાય સૌ લોકો પ્રગટ થયો છે હવે હું પાંચ વાક્યો આજ્ઞા તરીકે આપવાનું છું તમે તમારી જોડે ફરી આવવાનું નહીં ને એની બે એની પર ડોલર હાલ પડી જવાના ને હુકમ થાય એટલે આવવાના ને હુકમ થાય એટલે આવવાના ને કે તમે આવજો બધા બધા છોડી દેવાનું આ ડાક્ટર તમે ગુમતે ગયા છે આવે ડાક્ટર આવે ગુમતે આવે સરસ ખબર પડી ને એટલે આ પાંચ આજ્ઞા આપું છું તે તમને એ આજ્ઞા પાડશો એટલે મારી યાદ રીતતા એટલે કહ્યું ને. અને આજ્ઞા આગરી હોય તો મને કેજો ફેરી આલી. આ બે આજ્ઞા પાડવાની ભાઈ રિલેટિવ પોઈન્ટ થી આ ગાયને ગાયને શું કે છે ભાઈની ભાષામાં ગાય અને ભગવાનની ભાષામાં શું છે સિદ્ધાર્થમાં અને ગુલાબ નો છોડ બાય રિલેટિવ પોઈન્ટ ગુલાબ નો છોડ બાય રિયલ પોઈન્ટ સિદ્ધાર્થમાં ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ હેલ્પ ધેર આર ટુ વ્યુ પોઈન્ટ ટુ સોલ્વ ધી પઝલ વન રિલેટિવ પોઈન્ટ વન રિયલ પોઈન્ટ. અને આ પઝલ જો જેને આ પઝલ સોલ્વ થયું ત્યારે પઝલ ઉભો થાય નહીં. અને આ પઝલ સોલ્વ ના થયું હોય તે બધા આ પઝલ માં ડિઝોલ્વ થઈ ગયા. પછી હોય સંત હોય બાવલો હોય બધા હિમાલય ભટકતા હોય ગુફામાં ભટકતા હોય બધા પઝલ માં ડિઝોલ્વ ત્યારે ખબર પડી ને તારે સોલ્વ થઈ ગયું. હવે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ ટાઈમે કોઈ પણ જગ્યાએ તને પઝલ ઉભો થાય નહીં એવું આ વિજ્ઞાન છે. કેવું છે અને આ સમાધિ થાય નહી નિરંતર સમાધિ રાખનાર જ્ઞાન. તારે ડોલર ના ધંધા કરતો લાઈફ જો ફરતો સિનેમા જોવા જજે મારી આજ્ઞા પાસે જોઈ ને બોલું છું. સાથે ની વાત નહીં બોલતા હું દેખ કે નહીં બોલતા હું એ આ રીતે નહીં દેખાતા હું આંતર કે આ રીતે અમને સબ દેખાય વર્લ્ડ આપી. હવે તારે ઘેર જઈ તારે હવાર નું નીકળું ધંધા પર તો ગાય ભેંસ માણસ સ્ત્રી બહેરી બધામાં રિલેટિવ વ્યૂપોઈન્ટ થી જોવું આ આંખથી દેખાય અને અંદર ની આંખથી રિયલ વ્યૂપોઈન્ટ દેખાય. બે જોતા જોતા ઉપયોગ મૂકીને જોવું પડે એમ. હવે ગપુ ના ચાલે શું કરવું પડે ઉપયોગ. હા તું જાગ્રત થઈ ગયો. જાગ્રત ના હોય તો ઉપયોગ કેમ કરી દે. તને જાગ્રત કર્યો આજે ધંડોળી ને હું શુદ્ધાત્મા છું. તને જાગ્રત થઈ ગયો. સુશિષ્ટ અલંકાર ની સુશિષ્ટ ઉડી ગઈ આજે. કારણ કે પાપો સર્વ ભસ્મીભૂત થયા. જ્ઞાનાગ્નિ થી ભસ્મીભૂત થાય બીજી કોઈ અગ્નિ એવી નથી. કૃષ્ણ ભગવાને કહ્યું કે જ્ઞાની ગુણ ખોટો ભાઈ પાપ નો નાશ કરી નાખે. પછી દરેક પાપ ભોગવવું પડે એટલે સારું હતું. આ કામ થઈ ગયું માટે હવે આ બે આજ્ઞા પાડી હવે પાડી ને તો આમ સુધાર્થમાં જોવાનું. પહેલું હેન્ડલ મારવું પડશે. નવે નવું ઇન્જિન હોય ત્યારે પછી એમ સરસ થઈ જશે. પેલું આપણે મેં કહ્યું ને કે મહિનો મહિના સુધી હેન્ડલ માર મારી કરવાનું. પછી ભૂલી જાય કે ફરી પાસે ધ્યાન રાખવાનું પડે. ઉપયોગ એટલે જાગૃતિ મય છે જ પણ કદી અનાજીને હવે કટે છે ને એટલે આમ જોતા જોતા જવાનું. લાઈફ ના મય એના મય શુદ્ધાત્મા અને દેવ જોવાય. ખબર છે ને શુદ્ધાત્મા ખરો નહીં એનાનું હે. આ બે આજ્ઞા કઈ અઘરું થયા આ પાડવામાં આ રહે કોણ છે કોણ હવે બીજું વાક્ય આપું છું. આખા જગત ના જીવ માત્ર તને સમજી ગયો ને વ્યવહાર થયા નીચે આપડે શબ્દ બોલવો નહીં કારણ કે ત્રીજું વાક્ય આપું છું કે અત્યાર સુધી તને એમ લાગતું હતું હું ચલાવું છું બધા આખા જગતે એમ કે છે મેને ઓળખ્યા મેને એ કિયા પણ એ દુકાન કમાયા દુકાન કર દીયા કમાયા ઇસમે સે ઓ ધંધા કિયા એ કિયા તે કિયા ધંધા ગયા મેં ખાના ખાયા મેં નિંદ લિયા સબ આ બધું કરે છે કોણ કરે છે અરે આ કોણ ચલાવે છે સર કે સૂર્ય સૂર્ય સૂર્ય ચંદ્ર તારા આ બધું જે ચાલે છે અનાધિકાર થી તે ભગવાન આને ચલાવતો નથી ભગવાન ભગવાન લેબર નહીં કરતા ભગવાન તો ખાલી જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ જ્યોતિષ સ્વરૂપ માં સમજે ને સૌ જી કી અંદર બેઠ કે ચલાતા હૈ મિકેનિકલ સબ ચલાતા હૈ સમજે મિકેનિકલ માં તો કોણ ચડાવે છે કે વ્યવસ્થિત નામની શક્તિ છે ગુજરાતી વ્યવસ્થિત કરું છું ઇંગ્લિશ માં સાયન્ટિફિક ગુજરાતી સારું એટલે વ્યવસ્થિત શક્તિ શું કરે છે સૂર્ય ચંદ્ર તારા બધી હરેક ચીજ ને વ્યવસ્થિત જ રાખે છે આ દુનિયામાં જાતિ અનાથી ચાલે છે વ્યવસ્થિત રાખવું વ્યવસ્થિત શક્તિ નું કામ જ વ્યવસ્થિત રાખવું સમજે અને જગત માં પણ અવ્યવસ્થા કરવી દૂરના ભૂમાડામાં કાઢીને ઘટે ધમારા કાળ કાળ કરે તે તો પછી બે બે દડા ચાર દડા વ્યવસ્થિત થતી રજા લે ને મારી મારી સબો કહે મજા મજા મજે ભૂગલ શક્તિ છે કેવી છે ખબર ને એમાં ચેતન નથી આદમી ભ્રાંતિ ક્રિયા કરતા કેટલા ભ્રાંતિ પુરસ્થ કરતા ભ્રાંત પુરસ્થ કેટલું બોલતા ને એમ જીધર પાઉ કી જરૂર નહીં હાથ કી જરૂર નહીં સિર કી જરૂર નહીં બોડી કોઈ ચીજ કી જરૂર નહીં પુરસાદ છે સમજે ને ઓર પાઉ કી જરૂર સબ ચીજ સાધન સાધન કી જરૂર હૈ સબ પ્રસાદ હૈ હાસો ને ઇધર આયા એ ભી પ્રારંભ ઇધર આજ આપ જ્ઞાન લિયા એ ભી પ્રારંભ પુરસાદ ને પુરસાદ તો આપને એ જ્ઞાન લે કે બાદ મનમાં જો ભાવ કરેગા બહુ અચ્છા